શક્તિ તમને નચાવે છે તેમ નાચો છો, એમાં એમના બધા પ્રયત્ન કરવાનો હોય. અને પુરુષ થયા પછી પુરુષાર્થ ઉત્પન્ન થાય, એ જેટલો તમારો પુરુષાર્થનું જોર એટલું 14 વર્ષ ઓછું થઈ જાય, 6 વર્ષમાં થઈ જાય, 5 વર્ષમાં થઈ જાય, 3 વર્ષમાં થઈ જાય, જેટલું તમારું પુરુષાર્થનું જોર જાય 1 કલાકમાં થઈ જાય. એવું છે કલાકે જ તમારો પુરુષાર્થ હોય તો હું તો 1 કલાકમાં તમને નથી. જગત નું ખાવું પીવું એ બધું કઈ હેરાન કરતું, જગત ના જે જગત ની યાદગીરી સ્મૃતિ એ નુકસાનકારક છે. જગત વિસ્મૃત જ રહેવું જોઈએ, તો પછી કોઈ જાત નો હરકત નથી. ખાવ પીવો હરો, જગત વિસ્મૃત રહેવું જોઈએ. કેવું વિસ્મૃત એમ પૂછે છે, દીપક પૂછે છે કે આ અમાર કે છે કે જેમ છે તેમ શું આવું ઘટે કે છે. આપે કહીએ દરેક પોતપોતાની ભાષામાં લઈ જાય તો જેમ છે તેમ શું આવું ઘટે. સ્ત્રી પુરુષ ના વિષય સંગતે કરાર મુજબ દેહ ભટકશે, માટે ચેતો મન બુદ્ધિ આકર્ષણ થયું આકર્ષણ થયું પછી આકર્ષણ થાય ના થાય આપડે વિષય નો સંગમત વાંચવું નથી એટલે આપડે વિરોધ તો હોય ને, વિરોધ હોય એ ચૂકવું. અને ભૂલો ચીકે ચોટી જાય ગોતું ઘડાય ને તો પંચર કેવું કરે. પોતાનો વિરોધ નિશ્ચય કરીને છે જ, પણ છતાં પણ એમાં પણ ઉદય આવે છે કે પોતાની ડેથ થઈ જાય, જેવું શું પોતાનો વિરોધ નિશ્ચય કર્યો તો છે, છતાં પણ એવું બને છે કે એમાં તન્માયકાર થઈ જવાય. વિરોધ હોય તો તન્માયકાર થવાય ને, એમ થવાય તો ગોતું થઈ ગયા છે એમ કહેવાય. ગોતું થઈ ગયા તો એના ગોતું થાય તો એના માટે પ્રતિકૂળ છે જ, ગોતું થાય કેવું ના પડે એ બી છે તે ના થઈ ગયું છે. લખવી પડે ખરાડી માટી હોય કાદવ હોય તે ત્રણ જણ લખી હોય છે લોકો ને ના હોય ક્યાંથી લખી શકતા છે. માટી નો સ્વભાવ તો એ પોતે જાણે છે, એટલે પછી પગનો આંકડો દબાવી દે, બીજા બધા પ્રયત્નો કરે, બધી જાતના પ્રયત્નો કરતા છતાં પડી જાય, ચપ્પલ લખવી પડે તો એના માટે ભગવાન એને રજા આપે છે. પછી એ ટેવ પાડી દે નહીં લખતી પડે, એ તો આપણા હાથમાં કાબુ ના રહ્યું કે સૌથી હારમ હારો વિરોધ આપણો જબરદસ્ત વિરોધ, પછી જે થાય એનો જોખમદાર નથી આપણે. તું ચોરી કરવાનો વિરોધી હોવ તદ્દન, પછી તારા ચોરી થઈ જાય તો તું ગુનેગાર નથી. વિરોધી છે. વિરોધી તો છીએ પણ છતાં પણ વિરોધી તો છીએ શું છે તેનો જે પ્રભાવ ઉભો થાય ચુકાય છે તેનો ક્યાં રહેશે વાળા ભગવાન તો સ્વીકારી નહોતું કારણ કે ફળ તેને સાથે મળી જાય દુઃખ થાય છે દુઃખ થાય દુઃખ તો ના હોય જેને સ્વપ્ની ખાતે કરતો એના આનંદ થાય ચૂક્યાનું ફળ તો સતન થઈ જાય છે ચૂક્યાનો વાત તો ભગવાન ત્યાં નથી જાણી જાય ને વખત પડી ગયો કાયમ ચુકાય નઈ તો ચુક્યા અપવાદ અપવાદ ના હોય નિયમ જ ના પોતાના જાગૃતિ પણ ચુક્યા તો ખરો કાયમ ચુકાય નહી એ જે ભાવ છે ને એ જ ચૂકવે આપડે નિશ્ચય હોવો જોઈએ આમ હોય નિશ્ચય પછી કુદરત કરે તેને આપડા હાથમાં ફેલ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ ભગવાન ના ચાલે પણ તમે જેમ જેમ આગળ જતા હશે એમ સંજોગો ઓછા થતા જશે તેમ કે જગ્યાએ ભૂમિકા મેળે જ આવશે જ્ઞાની ની ભૂમિકા એવી છે સંજોગો બધા પાંચ રહ્યા સિનેમા જોવાનું ટેવ છે તે રવા કરી પણ આ સ્ત્રી પુરુષ નો વિષય શબ્દ મોટા મોટો ગુનો એ છે લગ્ન કરેલું ત્યારે ટેકા પૂરતો વાંધો નહીં આવે બાઉન્ડ્રી છે શું છે બાઉન્ડ્રી ચૂક્યાનો વાંધો છે શું છે એટલે જો સુમાનું બનેલું હશે તો ગંધો ગંધાય નહીં બંધાય નહીં હાથ પગડે નહીં કશે નહીં અને આ તો ઉપરથી ચાદર કાઢી લઈએ અને પોટલું ખોલીએ પોટલા ચાદર થી બાજુ પોટલું છે તો ચાદર કાઢી નાખે શું રે રુધિર માન ધાકા જેને હાથ અડાડે નહીં પછી ઝૂકે નહીં. હજુ પોટલું બાંધેલું છે એટલે બધા કેટલા ફસા મળશે એક પોટલા ને લીધે. આ રીતે આજે પોટલું બાંધેલું છે એનું નામ જ બહુ ને, જે છે તે દેખાતું નથી, નથી તે દેખાય. નિર્મોહી કોણ જ્ઞાની પુરુષ કે જે છે એ જ દેખાય. એ આર પાર નહીં, હાડકા બાળકા બધું માતડા બાતડા બધું દેખાય નહીં, એમને મત દેખાય. જય ભાઈ આકર્ષણ એટલું થતું એટલે આપડે પસંદ કરીએ. ના, વિકર્ષણ થવાનું પસંદ. ઘડી માં સારું લાગે પકડવું લાગે, ઘડી માં સારું લાગે તમે રૂપા હોય ભાઈ. હા, બે આવડા કરવા છે બોલે પછી આવું લાગે. બેન ને અક્કલ વગર ની જેમ કે બેન પછી મને અક્કલ વગર ની કહી. પેલો અક્કલ લખો થયો ને પેલી અક્કલ કોતરી અક્કલ લખો થાય. ચામડી થી બાંધેલું છે, રેત ની ચાદર થી બાંધેલી વસ્તુઓ છે. શું બાંધેલું છે અહીંયા ચાદર માં? છતાં ભૂલી જાય ને લોકો, ભૂલી જાય ને છતાં ભૂલી જાય છે ને લોકો. હે, ક્યાંથી ભૂલી જતા? એનું નામ જ મોહ. હવે મોહ બે પ્રકાર, દર્શન મોહ ને દર્શન. દર્શન એટલે દેખફળ, એને મોહ ઉત્પન્ન થાય. દેખતો ખાલી દેખવાથી જ, સાંભળવાથી બહુ ઉત્પન્ન થાય. અને બીજા ચારિત્ર બહુ એટલે શું, આપણે દેખતા બહુ ના થાય. પણ એ આપણે અનિચ્છાપૂર્વક નથી. શું છે? અનિચ્છાપૂર્વક એ પરિણામ છે. ચારિત્ર બહુ પરિણામ છે. શું છે? આપડે જે ડિસ્ચાર્જ કરીએ છીએ બધો કાર્યક્રમ, આપડી ઈચ્છા ના હોય તો કયા છે એટલે આપણે જે કહીએ છીએ દાદા, જ્ઞાન લીધા પછી જે થાય તે ચારિત્ર બહુ જ. અને ત્યાંથી ચારિત્ર બહુ દર્શન મોહ જ્યાંથી જાય ને ત્યાંથી ચારિત્ર મોહ એટલે ચારિત્ર મોહ કહેવાતો નથી. હા, દર્શન મોહ ન હોય તો ચારિત્ર મોહ હોય તો કેમ હોય? દર્શન મોહ જાય તારે ચારિત્ર મોહ, ચારિત્ર મોહ કહેવાય. નહીં તો મોહ એટલો જ કહેવાય. મોહ જથ્થાબંધ મોહ, પેલા બે ભાગ પડી ગયા એટલે ઉગતો મોહ ઉડી ગયો. આતમ તો ચારિત્ર મોહ એટલે આને બોલવાનું કેવું હોય, જ્ઞાન લીધા પછી ખોટું બોલાવી ખોટું બોલી જાય. પછી ખબર પડે કે ભૂલ છે. એ પછી ખોટું બોલ્યો તો કયા મોટી બોલી જવું ખરો, બધા ખોટું બોલી જવું ખરો. સાધુ મહારાજ સાથે સામાયિક પ્રતિક્રમણ કરતા હોય તે બધો કાર્યક્રમો કરાય. હા, એ બધો કાર્યક્રમ બધે કઈ ખેતણ થાય નહી મનુષ્ય નો સ્વભાવ કેવો છે. કેટલી જગ્યાએ થાય? છમાંથી 80 જગ્યાએ થાય. 100 જગ્યામાં 80 જગ્યાએ ખેતણ થાય. કેટલી જગ્યાએ થાય? કેવું છે કે આમ દ્રષ્ટિ પડી કે એ ઊભું થાય અંદર, દ્રષ્ટિ ના ગઈ હોય તો કશું નથી. આપડે જુદી છે ને, પડે તેમાં આપણે શું જઈએ? પણ આપડે નહીં છે તે ચોટલા ફરીએ તો દ્રષ્ટિ શું કરે છે? પૂજા દઈએ ઓરી પૂજા તો આપડે વાંક દાદે કરી નાખી જોવાથી કઈ વાંક દાસી. અને શું કારણ કે આપડે જોઈએ જ છે ખાલી. જે રીતે આ જગત માં કોઈ જ આકર્ષણ થાય જ નથી, પણ પોતાની નહીં જવા માંગુ છે તો થાય. બે જાત ની દ્રષ્ટિ. એક દ્રષ્ટિ એવી કે આપણે જોઈએ કે આ તો ચામડી ની નીચે લોહી છે, રુધિર છે, માંસ છે, એમાં આકર્ષણ શું. અને બીજી દ્રષ્ટિ એ કે એનામાં શુદ્ધાત્મા છે, મારામાં શુદ્ધાત્મા છે. એ બે દ્રષ્ટિમાં કઈ દ્રષ્ટિ ઊંચી કરાય? બે દ્રષ્ટિ રાખી પછી તો પછી જે બીજું જે આકર્ષણ છે એ રહેતું નથી. મારે પણ એટલી બધી જયારે આકર્ષણ થાય ને ત્યારે શુદ્ધાત્મા ભૂલી જાય. ના, ભૂલી જાય તો પછી નકામું ને. ભૂલી ના જાય તેની વાત છે. આકર્ષણ થાય ને, જેથી તમે જ્ઞાન આપે છે કે ભાઈ તમને આત્મા દેખાય એવું તમને જ્ઞાન આપે છે. કેમ મોહ થાય છે? મોક્ષ માર્ગ રૂંધે એવા સંયોગો હટાવજો. આપણે તો દાદા ને આપણે પ્રાર્થના કરીએ છીએ કે જે એ સંયોગો આપણા માં હટાવવાની શક્તિ છે કે વ્યવસ્થિત ને અધીન છે? પણ આપણી વ્યવસ્થિત માં આપડે નહીં એ ભાગીદાર છીએ ને, એટલે આપડે કેવું પડે કે એ સાવ વ્યવસ્થિત ના આત્મ જ છે. આપડે એક ભાગીદાર આપડે મુંબાવી પછી વ્યવસ્થિત ના થાય તો નહીં ભેગા થયેલા છે ને એમાં એ પાર્લામેન્ટ ની પદ્ધત છે. હા એ તો બરોબર, એમાં આપડે વોટ ખરો આપડો વોટ છે તત્વ તરીકે ને. હા તે બંધન થતી એ વોટ છે, તૂટે તે વોટ છે આપડે. ધીમે રહી લખો, ધીમે રહી ને. હા તમારે કેવું જીવન જીવવું છે એટલે અત્યારે લખી નાખો, પણ આમ લખવાનું પેન આમ કે એક શબ્દ જ ના હોય એટલે લાંબુ લખવું પડે. હા એ બરોબર છે. આ તો આખું કહેવાય પણ એનું વિગતવાર વિગતવાર એને લખ્યું ભાવના જગત કલ્યાણ અને જીવન નિર્બન જેવું, એ તો બરોબર છે. આપણી ભાવના તો છે પણ સંસાર છે, બધા કઈ સારું થઈ જવાના છે, બધા પરણવું પડશે, બધું કરવું પડશે, બધા કઈ સારું થઈ જાય. હે સાચું કરવું પડે, મા બાપ તમારી બહેન પરણાવી દે તો પહેણવું, પહેણ્યા પછી શું કરવું એ બધું હોવું છે ને. પહેણવાનો વાંધો નથી તો. હા ત્યાર પછી લાઈફ આપણી કેવી હોય છે, અને એક તરફ ઘૂંચાઈ એટલે પછી આખી જિંદગી ઘૂંચાઈ ને ઘૂંચાઈ અનંત અવતાર ઘૂંચ, અને એક તરફ ઘૂંચ નીકળી ગઈ કે ચાલ્યું ઠેઠ, એક બે અવતારમાં ચાર અવતારમાં બહુ ઘૂંચ નીકળી જવી જોઈએ. તને સારું લાગે છે કે બધું સારું? શું પ્લાનિંગ છે કેવી રીતે જીવન જીવવું જેવું છે? એવું છે અહિયાં જે મહાત્માઓ આસક્ત થાય છે એ લોકોને ખ્યાલ આવે છે કે હવે કઈ માર્ગ દેખાતો પછી માર્ગ અહીંયા ધરી જાય છે, એ લોકો અહીંયા આવી જાય છે. અત્યાર સુધી માર્ગ શોધતા જ હોય છે, ખોળતા હોય છે. જે ખોળે છે ને તેને મળી આવે છે, મળી આવે મળી આવે. સંજોગો આવે એમાં લપટી જવાય. અત્યારે પ્રકૃતિ જ છે, તમને પ્રકૃતિ જેમ નતા તેમ ના થશે, બીજી દ્રષ્ટિ નથી તમને. એ કાલે તમે જ્ઞાન આપીશું ને એટલે પુરુષ પ્રકૃતિ સીધું પડશે. પછી તો ગમે તેવા સંજોગો આવે તો એ ચિંતા નહીં, ચિંતા ના રહે. અમને દીપકભાઈ સવાલ પૂછ્યો એની પછી ચિંતા ના રહે, ડરવા જેવું ના રહે. અને જૂના સંસ્કારો છૂટા છતાં કેટલી વાર લાગે? ઘણા જન્મોના સંસ્કારો હોય તો એક જન્મમાં બધા પૂરેપૂરા બળી જાય, ખલાસ થઈ જાય. પછી રાતે અંધારું પડે છે અને સૂર્યનારાયણ ઉગે છે, ત્યારે અંધારાને ઉલેચવું પડે છે. હા એને ઉલેચવું ના પડે, જે સંસ્કાર પડેલા હોય ને ત્યારે ફળ આપીએ તેને ઉડતા થાય, પડેલા સંસ્કાર ફળ આપ્યા વગર જાય નઈ. રોજ નો અનુભવ છે, તમે સુઈ જાઓ, તમે નિરાંત થઈ જાય છે, બસ આટલું જ નજર રાખી નિરાંત થઈ જાય. હા પણ એને મૂડી ની બહુ હા, એ તો એડજસ્ટમેન્ટ છે, એડજસ્ટમેન્ટ છે દાદા. તું ના લખી લાવી કશું નવી દુકાનો દૂતાવાજ ની હોય ત્યારે અહીંયા તો ભૂમિકા તૈયાર કરવાની છે ને દાદા, અહીંયા તો ભૂમિકા તૈયાર કરવાની છે. આ તો ભૂમિકા થઈ ગયેલી છે, હવે એમાંથી નીકળવાનું છે. જે લૂંટાઈ ગયું ગયું ગયું રવિ સાચું આવે લૂંટાઈ ગયું ગયું એને ફરી કે દાવા મળે છે ગયું એ ગયું માંડવાર કરવાનું માંડવાર કરી દેવાનું પછી કીધું આપડે માંડવાર કરી નાખી એ બહુ એડજસ્ટ થાય છે પણ હું એની પર બહુ ચીડી જઉં છું. એ તને બહુ એડજસ્ટ થાય છે, તારે તો વાંધો જ નહીં ને, તારે તારા ઘર બહાર બંધ કરવાનું રહ્યું ને. હા એ જ છે, અમારું બંધ કરવાનું હતું આપડે હાથમાં સત્તા ની. દીપક હતા એડજસ્ટ થઈ ગયો, તને કોઈ એડજસ્ટ થયો? પપ્પા થી એડજસ્ટ નહીં થતા નહી, મારે થવાનું ને. જગત કલ્યાણ કરવાની ભાવના ભાવે છે, કોઈ મન વચન કહે છે દુઃખ લઈ દેવું એવી ભાવના ભાવે છે. કોઈને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરે છે, પ્રતિક્રમણ કરે છે રોજ. તમે તો અત્યાર સુધી પ્રતિક્રમણ નહીં કર્યું બધા, આટલી ઉંમર થઈ પણ પ્રતિક્રમણ કર્યું નિશ્ચિત જ કરે, પણ કોઈ શીખવાડ્યું હોય તો કરે. ખ્યાલ નહીં દાદા, ખ્યાલ અલકા ખબર પડી જાય ને, મને મોહ થાય છે ખબર પડે પણ પછી થાય તો ખરો, ખબર પડે પણ થાય તો ખરો. મોહ એનું નામ કેવાય કે ખબર ના પડે એનું નામ મોહ કેવાય? શું કહ્યું? ખબર ના પડે એનું નામ મોહ. મોહ ક્યાં સુધી કહેવાય? કે આપણને ખબર જ ના પડે. મૂર્છિત રહીએ દાદા, મૂર્છિત મૂર્છિત રહીએ તો બેભાન પણ બેભાન બેભાન એનું નામ મોહ. તને ખબર પડી જાય છે ને, બે મોહ ના કહેવાય, ફાઇલ નો નિકાલ કહેવાય. શું કહે? ફાઇલ નો નિકાલ. મોહ ના કહેવાય ને, તને પોતાને ખબર પડે છે ને કશું કઈક થાય છે તો ખબર પડી જાય છે, તને પડી જાય છે, તારે પડી જાય છે. એટલે મોહ સંગત જતો રહ્યો છે ને, દર્શન મોહ ગયો છે, ચારિત્ર મોહ રહ્યો, ચારિત્ર મોહ રહ્યો, ચારિત્ર મોહ ગયો. દર્શન મોહ ચાર્જ કરે અને ચારિત્ર મોહ ડિસ્ચાર્જ કરે. ડિસ્ચાર્જ રૂપે આ મોહ છે એમ દાદા કે અમને ભગવાન કે કપડા બપડા પહેરી બેઠા છે, વીટીઓ બીટીઓ ગાળી બેઠા છે, એ આને શું કેવું અમારે? તારા ભગવાને કહે કે આ અમારો ખરો, પણ ઈચ્છા ના હોય છતાંય કરવો પડે. કેવું? ઈચ્છા ના હોય છતાં કરવો પડે. હા, કરવો પડે કે કરાય? થઈ જાય, થઈ જાય, થઈ જાય. તમે બધું શીખી લઈને શું કરશો? તમે બધું શીખી લેશો. શીખવા જાણવાની વાત છે અને અમલમાં મૂકવાની વાત છે દાદા. એ લોકો ને આગળ ઓછી થાય એટલે તત્તરે ખરું. આત્મન થાય એટલે ચતરે કે ના ચતરે? ચતરે ખરું? ચતરે તું સમજી? ચતરે આચાર્ય બધા ખાય ને ચારિત્ર. હા જી, એ તો ચારિત્ર મોહ છે. ચારિત્ર મોહ એને ચારિત્ર કહે છે. તેને ચારિત્ર કહે છે. ચારિત્ર મોહ ને ચારિત્ર કહે છે. અને દર્શન મોહ હોય છે એને. દર્શન મોહ પણ દર્શન મોહ છે ને ચારિત્ર મોહ છે. ચારિત્ર કોને કે ચારિત્ર ને? કારણ કે એ કેવું ચારિત્ર મો છે? જગત નું ખોટું માનેલું નહીં કરવું, સારું માનેલું કરવું. હા, એવો ચારિત્ર. ખોટું માનેલું નહીં કરવું ને સારું માનેલું કરવું. પણ એ બધું ચારિત્ર મો છે. સારું ખોટું બંને મો ચારિત્ર છે. ચારિત્ર મો ચારિત્ર એમને ચારિત્ર બહુ ગણાય નહીં આપડે. બરોબર, દર્શન બહુ છે એના ભાગ હટે તો ચારિત્ર મો. એમ કેવા માંગે છે કે તારે આ કયા પ્રકારનો મોહ કે છે? દર્શન મોહ ગયો, આમાં ચારિત્ર મોહ રહ્યો છે. દર્શન મોહ ગયા, દર્શન મોહ જ્ઞાની પુરુષ ના જ્ઞાન થી જાય. ચારિત્ર મોહ એની આજ્ઞા થી જાય. એની આજ્ઞા થી જાય. દર્શન મોહ જ્ઞાની પુરુષ ના દર્શન થી જાય, જ્ઞાન થી જાય. અને ચારિત્ર મોહ એમની આજ્ઞા થી જાય. એટલે અમે જ્ઞાન અને આજ્ઞા બે આપીએ છીએ. બરોબર, તે જ મોક્ષ પહોંચાડી દે એવું અમારું છે. અને અહીં જ મોક્ષ અનુભવ આવી જાય. અહીં દસ હજાર ની ચોરી થઈ હોય બધા મોક્ષ જાય નહીં. એટલે શું દાદા, 10,000 ની ચોરી થઈ હોય તો મોહ જાય નહીં એટલે શું? મોક્ષ જાય નહીં. હા, મોક્ષ જાય નહીં. જેમ જીવન છે જીવન ગાળામાં. હા, તો જોખમદારી એની વધારે આવી ને? ઘણી મોટી જોખમદારી છે. ખાડા ની ધાર ઉપર જીવા જેવું થયું. આમાં ધાર ઉપર બેનો જ એને વિતરાક બનાવી દેશે. વિતરાક તો છે જ, વધારે વિતરાક બનાવશે. વિતરાક ભાવ થી વિતરાક. હા, વિતરાક ભાવ થી વિતરાક. ચારિત્ર મોહ વિતરાક ને? બરોબર, ચારિત્ર મોહ વિતરાક થાય ને બધું આકર્ષણ બધું જામે. હા, બધું આકર્ષણ જામે. શું કર્યું? બધું આકર્ષણ. એટલે આ બહેનો કરશે, બહેનો જ લિસ્ટ મોટી આપી દે એવું થયું. એક 35-5-78 મુલુન ખેરા ગયા ત્યાં. 1-6-78 મુલુન ખેરા ગયા. આપણે જાણનારા છીએ, બસ એટલું જ આપણે સમજ નથી. નાયક સ્વભાવ છે આપણો, નાયક સ્વભાવ છે. મનમાંથી વિચાર અત્યારે આપણને ખબર પડી જાય કે વિચાર આવ્યો, તો એવો વિચાર આવે તે વખતે એક્સિડન્ટ થશે તો અમે નોંધ કરી પોતે. બીજો વિચાર આવે સત્યમાંથી, એવું કહ્યું નથી કે આ સમજ ને, બધી જાતના વિચારો આવે એ બધું ડિસ્ચાર્જ થાય છે. શું થાય છે? પેલા જે ચાર્જ કરેલું તે આ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. ડિસ્ચાર્જ ને આપણે ક્રિયા કરવાનું, પછી બધી વાત નહીં કરવાની. શું એના તાબામાં નથી વાત નથી. પહેલાં તો તન્મયાકાર થઈ જતા, સારા વિચાર આવે એટલે એકાકાર થઈ જાય, અને ખરાબ વિચાર આવે તો છૂટો રહ્યા કરે. ખરાબ વિચાર આવે નાગમતા તાર શું કરે? છૂટો રહે. હા, છૂટો રહે. સારા વિચાર આવે તો એકાકાર થઈ જાય, જેથી આ સંસાર ઉભો થયો છે, તેથી ચાર્જ થયેલું જ બધું. હવે ચાર્જ ના થાય, હવે ડિસ્ચાર્જ એકલું જ થયા કરે. હું શિવાનંદ એવું જ્યાંથી બીજું પછી ત્યાંથી કરતા હતો, એટલે ચાર્જ થયા કરશે. હું શુદ્ધાત્મા એ કરતા ચાર્જ ના થયા, પેલી ભ્રાંતિ હતી. એટલે હવે ભ્રાંતિ ઉડી ગઈ, આપણે શુદ્ધાત્મા આપણું સ્વરૂપ છે અને પરમાનંદી સ્વરૂપ છે. કેવું? ઇટરનલ સુખ છે, ઇટરનલ સુખ. આ સુખ એ સુખ જ ના કહેવાય ને, આ સુખ તો જાય જ નહીં. પણ કોઈ ગાળો દેતો હોય ને તો એ નહીં, સુખ જાય નહીં. ગાળો દેનારો તો કોણે દેશે? તમને ઓળખે નહીં, શુદ્ધાત્મા ઓળખે છે કે? એટલે શિવાનંદ ઓળખે. તો શિવાનંદ આપણે, શિવાનંદ આપણે કેવું ઉઠી કરીને કે તમે કઈ ભૂલ તમારી ભૂલી સરખ્યાતો હશે તો મારો દીકરો છે એનો શુદ્ધાત્મા છે, મારે એના શુદ્ધાત્મા ની જોડે વાત કરવી છે. એને કેવું છે? કેવી રીતે કીધું ને આ ખોટું છે તો મારે શું કરવું? હા, તે બધું તમે સમજાવીશું એ પછી. હવે આવે ના તે સમજાય, એટલે આ પરિપક્વ થવા દે ને, આ પરિપક્વ થવા દે સમજાય. આને પરિપક્વ થવા દેવા, જેટલું આપ્યું છે ને એનું બધું એડજસ્ટ ના થાય જવા દે, પછી બધું પૂછીને તમારે ખુલાસે કરી દેવાનું. તમારે આગળ પડી ગયું છે બરોબર? સમજાયું. પણ કેટલીક વાર એવું બને આપણે બીજાના હિતમાં એને કંઈક શિક્ષા કરવાની હોય, અટકાવવાના હોય, પ્રતિક્રમણ કરવો પડે. અતિક્રમણ કેમ કર્યું? શું કહેવાનું? અતિક્રમણ કેમ કર્યું? આપણે કેવું શિવાનંદ પ્રતિક્રમણ કરો, ભાઈ ફરી નહીં બોલું અને પશ્ચાતાપ કરશું, હવે ફરી નહીં બોલું. સમજો ને, એટલું પ્રતિક્રમણ કરવું પડે. હવે મનના વિચારો આવે તો બધા જ્ઞેય છે ને, આપણે જ્ઞાતા છીએ. આ શિવાનંદ એ જ્ઞેય છે, આપણે જ્ઞાતા છીએ. શિવાનંદ એ જ્ઞેય છે. અત્યાર સુધી તો આપણે મેરે નાતા માનતા હતા. એટલે આખી ગુલત બધી એનાથી રહી ગઈ હતી. હા તો પગને રાગે પડી જશે બધું, કારણ કે અંદર અંદર શાંતિ થાય એટલે શરીર ને બધા રંગ પછી ફેરફાર થતો જાય. ત્યાં લગે તો દાદા એટલું બધું એપ્લિકેશન એવા થયેલા હતા કે બ્લડ પ્રેશર બી હતું, હાથની બી ટ્રબલ હતી, પગની બી હતી, બધું ઉડી જશે. આપણી ભૂલો ના પરિણામ હતા. આ જ્ઞાન બધું એટલે આપણી બધી ભૂલો લાગી. શાંતિ બનાવવા અક્કલ નથી દેવા નહી એવું કે તમારે તપ કરવાનું. શું કરવાનું? હા ને સાયન્સ અને સાયન્ટિફિક રીઝન છે એટલે તબ પર ભાર આપવા જોઈએ. બરાબર શબ્દ એમાં બટન એ આ ડબ્બા થી લાઈટ થાય અને આ ડબ્બા થી પંખો મળે. શબ્દ માં બહુ જાગૃતિ રાખવી પડે.